શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંધ 20મો અધ્યાય. મહારાજ પૃથ્વીની યજ્ઞશાળામાં શ્રી વિષ્ણુ ભગવાનનો પ્રાદુર્ભાવ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, મહારાજ પૃથ્વીએ કરેલા 99 યજ્ઞોથી યજ્ઞ ભોગતા યજ્ઞેશ્વર ભગવાન વિષ્ણુને પણ ઘણો સંતોષ થયો. ઇન્દ્રની સાથે ત્યાં ઉપસ્થિત થઈને તેમણે મહારાજ પૃથ્વીને કહ્યું, શ્રી ભગવાને કહ્યું, હે રાજન, તમારા 100 અશ્વમેઘ યજ્ઞો પૂરા કરવાના સંકલ્પમાં ઇન્દ્રે વિઘ્ન નાખ્યું છે. હવે તમારી ક્ષમા ઈચ્છે છે, તમે તેમને ક્ષમા કરી દો. હે નરદેવ, જે શ્રેષ્ઠ મનુષ્યો સાધુ અને સદબુદ્ધિ સંપન્ન હોય છે તેઓ બીજા જીવો સાથે દ્રોહ કરતા નથી, કારણ કે આ શરીર એ જ આત્મા છે. જો તમારા જેવા લોકો પણ મારી માયાથી મોહિત થઈ જાય તો સમજવું જોઈએ કે દીર્ઘકાળ સુધી જ્ઞાનીજનોની કરેલી સેવાનો માત્ર શ્રમ જ હાથ લાગ્યો. જ્ઞાની મનુષ્ય આ શરીરને અવિદ્યા, વાસના અને કર્મોનું જ પૂતળું સમજે છે અને તેનામાં આસક્ત થતો નથી. આ પ્રમાણે જે આ શરીરમાં આસક્ત જ નથી તે વિવેકશીલ મનુષ્ય એનાથી ઉત્પન્ન થયેલ ઘર, પુત્ર, ધન વગેરેમાં પણ મમતા કેવી રીતે રાખી શકે? આત્મા એક શુદ્ધ, સ્વયંપ્રકાશ, નિર્ગુણ, ગુણોનો આશ્રયભૂત, સર્વવ્યાપક, આવરણ રહિત, સૌનો સાથી, દ્રષ્ટા અને બીજા આત્માથી રહિત છે, તેથી શરીરથી ભિન્ન છે. જે મનુષ્ય દેહમાં રહેલા આત્માને આ પ્રમાણે શરીરથી ભિન્ન જાણે છે તે પ્રકૃતિ સાથે સંબંધ રાખતો હોવા છતાં પણ તેના ગુણોથી લેપાતો નથી, કારણ કે તેની સ્થિતિ મુજ પરમાત્મામાં રહે છે. હે રાજન, જે મનુષ્ય કોઈ પણ પ્રકારની કામના રાખતો નથી અને પોતાના વર્ણ શ્રમોચિત ધર્મો દ્વારા દરરોજ શ્રદ્ધાપૂર્વક મારી આરાધના કરે છે, તેનું ચિત્ત ધીરે ધીરે શુદ્ધ થઈ જાય છે. ચિત્ત શુદ્ધ થઈ જવાથી તેનો વિષયો સાથે સંબંધ રહેતો નથી તથા તેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. પછી તો તે મારી સમતારૂપ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. આ જ પરમ શાંતિ, બ્રહ્મ અથવા કૈવલ્ય છે. જે મનુષ્ય જાણે છે કે શરીર, જ્ઞાન, ક્રિયા અને મનનો સાક્ષી હોવા છતાં પણ કુટસ્થ આત્મા તે બધાથી નિર્લેપ જ રહે છે, તે મનુષ્ય કલ્યાણમય મોક્ષપ્રદ પ્રાપ્ત કરી લે છે. હે રાજન, ગુણ પ્રવાહરૂપ આવાગમંતો ભૂતો, ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓ અને ચિદાભાસ આ બધાના સમૂહ પરિછિન્ન વિશિષ્ટ લિંગ શરીરનું જ થતું રહે છે. એનો સર્વના સાક્ષી આત્મા સાથે કોઈ સંબંધ નથી. મારામાં દૃઢ અનુરાગ રાખનારા મનુષ્યો સંપત્તિ અને વિપત્તિ પ્રાપ્ત થવા છતાં પણ ક્યારેય હર્ષ, શોક વગેરે વિકારોથી વશીભૂત થતા નથી. તેથી હે વીરશ્રેષ્ઠ, તમે ઉત્તમ, મધ્યમ અને અધમ મનુષ્યો પ્રત્યે સમભાવ રાખીને સુખ અને દુઃખને પણ એક સરખા સમજો તથા મન અને ઇન્દ્રિયોને જીતીને મેં જ નિયુક્ત કરેલા મંત્રીઓ વગેરે રાજકીય મનુષ્યોની મદદથી સમસ્ત લોકોનું રક્ષણ કરો. રાજાનું કલ્યાણ પ્રજાનું પાલન પોષણ કરવામાં જ છે. એનાથી તેને પરલોકમાં પ્રજાના પુણ્યનો છઠ્ઠો ભાગ મળે છે. આનાથી ઉલટું જે રાજા પ્રજાનું રક્ષણ કરતો નથી પણ તેની પાસેથી કર વસૂલ કરતો રહે છે તેનું સઘળું પુણ્ય તો પ્રજા પડાવી લે છે, અને બદલામાં તેણે પ્રજાના પાપના ભાગીદાર થવું પડે છે. આવું વિચારીને તમે જો શ્રેષ્ઠ બ્રાહ્મણોની સંમતિભૂત અને પૂર્વ પરંપરાથી પ્રાપ્ત થયેલા ધર્મને મુખ્યત્વે અપનાવી લો છો અને ક્યાંય પણ આસક્ત થયા વિના આ પૃથ્વીનું ન્યાયપૂર્વક શાસન કરતા રહેશો, તો બધા લોકો તમને પ્રેમ કરશે અને થોડા જ સમયમાં તમને ઘેર બેઠા જ સનકાદિ સિદ્ધોના દર્શન થશે. હે રાજન, તમારા ગુણોએ અને સ્વભાવે મને વશ કરી લીધો છે, તેથી તમારી જે ઈચ્છા હોય મારી પાસેથી તે વરદાન માંગી લો. આ ક્ષમા વગેરે ગુણો વિનાના યજ્ઞ, તપ અથવા યોગ વડે મને પામવો એ સહેલું નથી. હું તો તેમના જ હૃદયમાં રહું છું કે જેમના ચિત્તમાં ક્ષમતા રહે છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, સર્વલોકોના ગુરુ શ્રી હરિના આ પ્રમાણે કહેવાથી વિશ્વવિજયી મહારાજ પૃથ્વીએ તેમની આજ્ઞા માથે ચડાવી. દેવરાજ ઇન્દ્ર પોતાના કર્મથી લજવાઈને તેમના ચરણોમાં નમી પડવા જતા હતા, ત્યાં જ તેમને રાજાએ પ્રેમપૂર્વક છાતી લગાડ્યા અને મનની મલિનતા કાઢી નાખી. પછી મહારાજ પૃથ્વીએ વિશ્વાત્મા ભક્તવત્સલ ભગવાનની પૂજા કરી અને ક્ષણે ક્ષણ ઉભરાતા ભક્તિભાવમાં નિમગ્ન થઈને પ્રભુના ચરણકમળો પકડી લીધા. શ્રીહરિ ત્યાંથી વિદાય થવા ઈચ્છતા હતા, પણ તેમનો પૃથુ પ્રત્યે જે વાત્સલ્ય ભાવ હતો તેણે તેમને રોકી લીધા. તેઓ પોતાના કમળદળ જેવા નેત્રોથી તેમને જોતા જ રહી ગયા, ત્યાંથી જઈ શક્યા નહીં. આદિરાજ મહારાજ પૃથુ પણ આંખોમાં આંસુ ભરાયા હોવાને કારણે ભગવાનના દર્શન પણ કરી શક્યા નહીં, અને કંઠ ગદગદ થઈ જવાને કારણે કંઈ બોલી પણ શક્યા નહીં. તેમને છાતીએ લગાડીને ઘણીવાર સુધી પકડી રહ્યા અને હાથ જોડીને જેમના તેમ ઊભા જ રહી ગયા. શ્રી પ્રભુ પોતાના ચરણકમળોથી પૃથ્વીને સ્પર્શ કરીને ઊભા હતા. તેમના હાથનો અગ્રભાગ ગુરુજીની ઊંચી કાંધ પર મૂકેલો હતો. મહારાજ પૃથુ આંખોના આંસુ લૂછીને અતૃપ્ત નજરે તેમને જોતા રહીને આ પ્રમાણે કહેવા લાગ્યા. મહારાજ પૃથુ બોલ્યા, હે મોક્ષપતિ પ્રભુ, તમે વરદાન આપનારા બ્રહ્મા વગેરે દેવતાઓને પણ વરદાન આપવામાં સમર્થ છો. કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય તમારી પાસેથી દેહાભિમાનીઓ માટે યોગ્ય પદાર્થો કેવી રીતે માગી શકે? એ પદાર્થો તો નારકી જીવોને પણ મળે જ છે. તેથી હું તે તુચ્છ પદાર્થો વિષયો તમારી પાસે માગતો નથી. મને તો તે મોક્ષપદની પણ ઈચ્છા નથી કે જેમાં મહાપુરુષોના હૃદયમાંથી તેમના મુખ દ્વારા નીકળેલો આપના ચરણકમળોનો મકરંદ નથી, જ્યાં તમારી યશગાથા સાંભળવાનું સુખ મળતું નથી. તેથી મારી તો એ જ પ્રાર્થના છે કે તમે મને 10,000 કાન આપો કે જેમનાથી હું તમારી લીલાઓના ગુણો અવિરત સાંભળતો જ રહું, અને આપની કીર્તિ સાંભળતા સાંભળતા હું તૃપ્તિ ન પામું. હે પુણ્ય કીર્તિ પ્રભુ, તમારા ચરણકમળ મકરંદ રૂપી અમૃતકોષ અમૃતકણોને લીધે મહાપુરુષોના મુખેથી જે વાયુ નીકળે છે તેનામાં જ એટલી શક્તિ હોય છે કે તે તત્વને વિસરી ગયેલા અમ કુયોગીઓને ફરીથી તત્વનું જ્ઞાન કરાવી દે છે. તેથી એમને બીજા વરદાનોની કોઈ આવશ્યકતા નથી. હે ઉત્તમ કીર્તિમાન પ્રભુ, સત્સંગમાં તમારી માંગલ્યપૂર્ણ સુકીર્તિ દેવવસાત એકવાર પણ કોઈ પશુવત બુદ્ધિવાળો મનુષ્ય સાંભળી લે તો તે ભલે ને તૃપ્ત થઈ જાય, પણ ગુણગ્રાહી મનુષ્ય તેને કેવી રીતે છોડી શકે? બધા પ્રકારના પુરુષાર્થોની સિદ્ધિ માટે સ્વયં લક્ષ્મીજી પણ તમારી સુકીર્તિ સાંભળવા ઈચ્છે છે. આથી તેઓ ખૂબ જ ઉમળકાથી ગુણોનો સંગ્રહ કરવાની ઈચ્છાથી આમને વર્યા છે, આપને વર્યા છે. અત્યારે લક્ષ્મીજીની જેમ હું પણ અત્યંત ઉત્સાહ ઉત્સુકતાપૂર્વક સર્વગુણોના ધામરૂપ આ પુરુષોત્તમની સેવા જ કરવા ઈચ્છું છું. પરંતુ કદાચ એવું ન બને કે એક જ પતિની સેવા મેળવવાની સ્પર્ધા થવાને કારણે તમારા ચરણ કમળોમાં જ મનને એકાગ્ર કરનારા અમારા બંનેમાં ઝઘડો થઈ જાય. હે જગદીશ, જગજનની લક્ષ્મીજીના હૃદયમાં મારા પ્રત્યે વિરોધ ભાવ હોવાની સંભાવના તો છે જ, કારણ કે તમારા જે સેવા કાર્યમાં તેમનો અનુરાગ છે તે જ સેવા કાર્ય માટે હું પણ ઉત્સુક છું. પરંતુ તમે દીનજનો પર દયા કરો છો, દિનવત્સલ છો, તેમના અલ્પ કર્મોને પણ વધારે કરીને માનો છો, તેથી મને આશા છે કે અમારા ઝઘડામાં પણ તમે મારો જ પક્ષ લેશો. તમે તો પોતાના સ્વરૂપમાં જ રમણ કરો છો, તમારે ભલા લક્ષ્મીજી પાસેથી શું લેવાનું છે? તેથી જ નિષ્કામ મહાત્માઓ જ્ઞાન પ્રાપ્તિ થઈ ગયા પછી પણ તમારું ભજન કરે છે. તમારામાં માયાના કાર્ય, અહંકાર વગેરેનો સર્વથા અભાવ છે. હે ભગવાન, મને તો તમારા ચરણકમળોનું ચિંતન કરવા સિવાય સત્પુરુષોનું અન્ય કોઈ જ પ્રયોજન જણાતું નથી. હું પણ કશી ઈચ્છા વિના જ તમારું ભજન કરું છું. તમે મને જે કહ્યું છે, કહ્યું કે વરદાન માગો, તે તમારી આ વાણીને તો હું સંસારના મોહમાં નાખનારી જ માનું છું. આજ શું તમારી વેદરૂપી વાણીએ પણ જગતને બંધનમાં જ નાખેલું છે? જો તે વેદવાણી રૂપી દોરડાથી લોકો બંધાયેલા ન હોત તો તેઓ મોહાધીન થઈને સકામ કર્મો શા માટે કરત? હે પ્રભુ, તમારી માયાને લીધે જ મનુષ્ય પોતાના વાસ્તવિક રૂપ એવા તમારાથી વિમુખ થઈને અજ્ઞાનવશ પત્ની પુત્ર વગેરેને ઈચ્છા કરે છે. તો પણ જેમ પિતા પુત્રની પ્રાર્થનાથી અપેક્ષા રાખ્યા વગર જ પોતાની મેળે પુત્રનું કલ્યાણ કરે છે, તેવી જ રીતે તમે પણ અમારી ઈચ્છાની અપેક્ષા રાખ્યા વગર જ જેનાથી મારું પરમ હિત થાય તે આપવાની કૃપા કરો. શ્રી મૈત્રેયજી કહે છે, આદિરાજ પૃથ્વીએ આ પ્રમાણે સ્તુતિ કરી, તેથી સર્વ સાક્ષી શ્રી હરિએ તેમને કહ્યું, હે રાજન, મારામાં તમારી ભક્તિ થાઓ, મોટા સૌભાગ્યની વાત છે કે તમારું ચિત્ત આ પ્રમાણે મારામાં જોડાયેલું છે. આવું થવાથી તો મનુષ્ય સહજમાં જ મારી તે માયાને પાર કરી લે છે કે જેને છોડવાનું અથવા જેના બંધનમાંથી છૂટવાનું અત્યંત મુશ્કેલ છે. હવે તમે સાવધાનીપૂર્વક મારી આજ્ઞાનું પાલન કરતા રહો. પ્રજાપાલક નરેશ, જે મનુષ્ય મારી આજ્ઞાનું પાલન કરે છે તેનું સર્વત્ર મંગળ થાય છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે ભગવાને રાજર્ષિ પૃથુના સાર ગર્ભિત વચનોનો આદર કર્યો. પછી પૃથ્વીએ તેમની પૂજા કરી અને શ્રી પ્રભુ તેમની પર બધી રીતે કૃપા કરીને ત્યાંથી પ્રસ્થાન કરવા તૈયાર થયા. મહારાજ પૃથ્વીએ જે દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, ગંધર્વો, સિદ્ધો, ચારણો, નાગો, કિન્નરો, અપ્સરાઓ, મનુષ્યો અને પક્ષીઓ વગેરે અનેક જાતના પ્રાણીઓ તેમજ ભગવાનના પાર્ષદો આવ્યા હતા, તે બધાનું ભગવત બુદ્ધિથી ભક્તિપૂર્વક વાણી અને ધન વડે હાથ જોડીને પૂજન કર્યું. ત્યારબાદ તે બધા પોતપોતાના સ્થાને સિધાવી ગયા. ભગવાન અચ્યુત પણ રાજા પૃથુ અને તેમના પુરોહિતના ચિત્ત ચોરીને પોતાના ધામમાં સીધાવી ગયા. ત્યાર પછી પોતાનું સ્વરૂપ બતાવીને અંતર્ધાન થયેલા અવ્યક્ત સ્વરૂપ દેવાધિદેવ ભગવાને નમસ્કાર કરીને મહારાજ પૃથુ પણ પોતાની રાજધાનીમાં ચાલ્યા ગયા. ચોથા સ્કંદ અંતર્ગત પૃથુચરિત્રમાંનો વીસમો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.